શ્રીમદ્ ભાગવત નવમો સ્કંદ 23મો અધ્યાય અનુ દ્રુહ્યુ તુર્વસુ અને યદુના વંશનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, યયાતિ નંદન અનુને ત્રણ પુત્ર થયા, સભાનર, ચક્ષુ અને પરોક્ષ. સભાનરનો કાલનર, કાલનરનો સૃજય, સૃજયનો જન્મેજય, જન્મેજયનો મહાશીલ અને મહાશીલનો પુત્ર થયો મહામના. મહામનાને બે પુત્ર થયા, ઉશિનર તથા તેતિક્ષુ. ઉશિનરને ચાર પુત્ર હતા, શિબી, વન, શમી અને દક્ષ. શિબીને ચાર પુત્ર થયા, વૃષાદર્ભ, સુવીર, મદ્ર અને કૈકેયી. ઉશિનરના ભાઈ તિતિક્ષુનો ઋષદ્રથ, ઋષદ્રથનો હેમ, હેમનો સુતપા અને સુતપાનો બલિ નામનો પુત્ર થયો. રાજા બલિની પત્નીના ગર્ભથી દીર્ઘતમા મુનિએ છ પુત્ર ઉત્પન્ન કર્યા, અંગ, વંગ, કલિંગ, શુહ્ય, પુંડ, પુંડ્ર અને અંધ્ર. આ લોકોએ પોતપોતાના નામથી પૂર્વ દિશામાં છ દેશ વસાવ્યા. અંગનો પુત્ર ખનપાન થયો, ખનપાનનો દિવ્યરથ, દિવ્યરથનો ધર્મરથ અને ધર્મરથનો ચિત્રરથ. આ ચિત્રરથ જ રોમપાદના નામે પ્રસિદ્ધ હતો. આના મિત્ર હતા અયોધ્યાપતિ મહારાજ દશરથ. રોમપાદને કોઈ સંતાન ન હતું, તેથી દશરથ રાજાએ તેમની શાંતા નામની કન્યા તેમને દત્તક આપી હતી. શાંતાનું લગ્ન ઋષ્ય શૃંગ મુનિ સાથે થયું. ઋષ્ય શૃંગ વિભાંડક ઋષિ દ્વારા હરિણીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. એકવાર રાજા રોમપાદના રાજ્યમાં ઘણા સમય સુધી વરસાદ ન થયો ત્યારે વારાંગનાઓ પોતાના નૃત્ય, સંગીત, વાદ્ય, હાવભાવ, આલિંગન અને વિવિધ પ્રકારના ઉપહારોથી મોહિત કરીને ઋષ્ય શૃંગ મુનિને ત્યાં લઈ આવી. તેમના આવતા જ વરસાદ થઈ ગયો. તેમણે જ ઇન્દ્રદેવતાનો યજ્ઞ કરાવ્યો. ત્યારે સંતાનહીન રાજા રોમપાદને પણ પુત્ર થયો અને પુત્રહીન દશરથ રાજાએ પણ તેમના જ પ્રયત્નથી ચાર પુત્ર પ્રાપ્ત કર્યા. રોમપાદનો પુત્ર થયો ચતુરંગ અને ચતુરંગનો પૃથુલાક્ષ. પૃથુલાક્ષના બૃહદર્થ બૃહત્કર્મા અને બૃહદભાનુ આ ત્રણ પુત્રો થયા. બૃહદર્થનો પુત્ર થયો બૃહન્મના અને બૃહન્મનાનો પુત્ર જયદ્રથ. જયદ્રથની પત્નીનું નામ હતું સંભૂતિ. તેના ગર્ભથી વિજયનો જન્મ થયો. વિજયનો ધ્રુતિ, ધ્રુતિનો ધ્રુતવ્રત, ધ્રુતવ્રતનો સત્કર્મા, સત્કર્માનો પુત્ર હતો અધિરથ. અધિરથને કોઈ સંતાન ન હતું. એક દિવસ તે ગંગા તટ પર વિચરતા હતા. ત્યાં તેમણે જોયું કે એક પેટીમાં નાનકડો બાળક તણાઈ જઈ રહ્યો છે. તે બાળક કર્ણ હતો. કુંતીએ કન્યા અવસ્થામાં તેને ઉત્પન્ન કર્યો હોવાને કારણે તે પુત્રને આ પ્રમાણે નદીમાં વહાવી દીધો હતો. અધિરથે તેને પોતાનો પુત્ર બનાવી દીધો. પરીક્ષિત, રાજા કર્ણના પુત્રનું નામ હતું વૃષસેન. યાતિના પુત્ર દ્રુહયુથી પ્રભુનો જન્મ થયો. પ્રભુનો સેતુ, સેતુનો આરબ્ધ. આરબ્ધનો ગાંધાર, ગાંધારનો ધર્મ, ધર્મનો ધ્રુત, ધ્રુતનો દુર્મન, ધ્રુતનો દુર્મના અને દુર્મનાનો પુત્ર પ્રચેતા થયો. પ્રચેતાને 100 પુત્ર થયા. તેઓ ઉત્તર દિશામાં મલેચ્છના રાજા થયા. યાતિના પુત્ર તુર્વસુનો બહની, બહનીનો ભર્ગ, ભર્ગનો ભાનુમાન, ભાનુમાનનું ત્રિભાનુ, ત્રિભાનુનો ઉદાર બુદ્ધિ કરંધમ, અને કરંધમનો પુત્ર મરુત થયો. મરુત સંતાનહીન હતો, તેથી તેણે પુરુવંશી દુષ્યંતને પોતાનો પુત્ર બનાવીને રાખ્યો હતો. પરંતુ દુષ્યંત રાજ્યની કામનાથી પોતાના વંશમાં પાછા આવી ગયા. પરીક્ષિત, હવે હું રાજા જયાતિના મોટા પુત્ર યદુના વંશનું વર્ણન કરું છું. પરીક્ષિત, મહારાજ યદુનો વંશ પરમ પવિત્ર અને મનુષ્યના સમસ્ત પાપોને નાશ કરનાર છે. જે મનુષ્ય આનું શ્રવણ કરશે તે તમામ પાપોમાંથી મુક્ત થઈ જશે. આ વંશમાં સ્વયં ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણએ મનુષ્ય રૂપમાં અવતાર લીધો હતો. યદુને 4 પુત્રો હતા, સહસ્ત્રજીત, કોષ્ટા, નલ અને રિપુ. સહસ્ત્રજીતથી સતજીતનો જન્મ થયો. સતજીતને 3 પુત્રો હતા, મહાહય, વેણુહય અને હેહય. હેહયનો ધર્મ, ધર્મનો નેત્ર, નેત્રનો કુંતી, કુંતીનો સોહંજી, સોહંજીનો મહિષ્માન, મહિષ્માનનો પુત્ર ભદ્રસેન. ભદ્રસેનને 2 પુત્ર હતા, દુર્મદ અને ધનક. ધનકને 4 પુત્ર થયા, કૃતવીર્ય, કૃતાગ્નિ, કૃતવર્મા અને કૃતૌજા. કૃતવીર્યનો પુત્ર અર્જુન હતો. તે સપ્તદ્વીપનો એક ક્ષત્રિય સમ્રાટ હતો. તેણે ભગવાનના અંશાવતાર દત્તાત્રેયજી પાસેથી યોગ વિદ્યા અને અણિમા, લઘિમા વગેરે મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એમાં શંકા નથી કે સંસારનો કોઈ પણ સમ્રાટ યજ્ઞ, દાન, તપ, યોગ, શાસ્ત્ર જ્ઞાન, પરાક્રમ અને વિજય વગેરે ગુણોમાં કાર્તવીર્ય અર્જુનની બરાબરી કરી શકે. સહસ્ત્ર બાહુ અર્જુને 85,000 વર્ષ સુધી 6 ઇન્દ્રિયોના અખૂટ વિષયો ભોગવ્યા હતા, પરંતુ ન તો તેના શરીરનું બળ ક્ષીણ થયું અને ન તેણે ક્યારેય એવું સ્મરણ કર્યું કે મારી સંપત્તિનો નાશ થઈ જશે. તેની સંપત્તિનો નાશ થવાની તો વાત જ બાજુ રહી. તેનો પ્રભાવ એવો હતો કે તેના સ્મરણ માત્રથી બીજાનું ખોવાયેલું ધન પણ મળી જતું હતું. તેના હજારો પુત્રોમાંથી માત્ર 5 જ બચ્યા હતા. તે હતા જયધ્વજ, શુરસેન, વૃષભ, મધુ અને ઉર્જિત. બાકીના બધા પરશુરામજીના ક્રોધાગ્નિમાં ભસ્મ થઈ ગયા હતા. જયધ્વજના પુત્રનું નામ હતું તાલજંગ. તાલજંગને 100 પુત્ર થયા. તેઓ તાલજંગ નામના ક્ષત્રિય કહેવાયા. મહર્ષિ ઓર્વની શક્તિથી રાજા સગરે તેમનો સંહાર કરી નાખ્યો. તે 100 પુત્રોમાંથી સૌથી મોટો વિતિહોત્ર હતો. વિતિહોત્રનો પુત્ર મધુ થયો. મધુના 100 પુત્રો હતા, તેમાં સૌથી મોટો વૃષ્ણિ હતો. પરીક્ષિત, આજ મધુ, વૃષ્ણિ અને યદુને કારણે આ વંશ માધવ, વાષ્ણેવ અને યાદવના નામે પ્રસિદ્ધ થયો. યદુનંદન કોષ્ટુના પુત્રનું નામ હતું વૃજિતવાન. વૃજિતવાનનો પુત્ર સ્વાહી, સ્વાહીનો ઋષેકુ, ઋષેકુનો ચિત્રરથ, ચિત્રરથના પુત્રનું નામ હતું સસબિંદુ. તે પરમ યોગી, મહાન ભોગ ઐશ્વર્યથી સંપન્ન અને અત્યંત પરાક્રમી હતો. તે 14 રત્નોનો સ્વામી. 14 રત્નો આ પ્રમાણે છે: હાથી, ઘોડા, રથ, સ્ત્રી, બાણ, ખજાનો, માળા, વસ્ત્ર, વૃક્ષ, શક્તિ, પાસ, મણિ, છત્ર અને વિમાન. એટલે તે 14 રત્નોનો સ્વામી ચક્રવર્તી અને યુદ્ધમાં અજેય હતો. પરમ યશસ્વી શશબિંદુને 10,000 પત્નીઓ હતી. તે બધી પત્નીઓથી 1,00,000 સંતાન થયા. આ પ્રમાણે તેને 100,01,000,000 સંતાન થયા. તેમનામાં પૃથુસ્રવા વગેરે 6 પુત્ર મુખ્ય હતા. પૃથુસ્રવાના પુત્રનું નામ હતું, પુત્રનું નામ ધર્મ હતું. ધર્મને ઉષ્ણા નામનો પુત્ર થયો. ઉષ્ણાએ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. ઉષ્ણાના પુત્રનું નામ રૂચક હતું. રૂચકને 5 પુત્ર થયા. તેમના નામ આ પ્રમાણે હતા: પુરુજીત, રૂક્મ, રૂક્મેશુ, પૃથુ અને જ્યામગ. જ્યામગની પત્નીનું નામ શેબ્યા હતું. જ્યામગને ઘણા સમય સુધી કોઈ સંતાન થયું નહીં. તેને બીજી પત્નીની ઈચ્છા હતી, પરંતુ શેબ્યાના ભયને લીધે તે બીજું લગ્ન કરી ન શક્યો. એકવાર તે પોતાના શત્રુના ઘરમાંથી ભોજિયા નામની કન્યા હરી લાવ્યો. જ્યારે શેબ્યાએ પતિના રથ પર તે કન્યાને જોઈ, ત્યારે તે ચિડાઈને પોતાના પતિને કહેવા લાગી, ઓ કપટી, મારા બેસવાના સ્થાને તમે કોને બેસાડીને લઈ આવ્યા છો? જ્યામગે કહ્યું, આ તો તમારી પુત્ર વધુ છે. શેબ્યાએ હસતા હસતા તેના પતિને કહ્યું, હું તો જન્મથી જ વંધ્યા છું અને મારી કોઈ શોખ પણ નથી, તો પછી આ મારી પુત્ર વધુ કઈ રીતે હોઈ શકે? જ્યામગે કહ્યું, રાણી, તમને જે પુત્ર થશે તેની આ પત્ની બનશે. રાજા જ્યામગના વચનનું વિશ્વેદેવ અને પિતૃઓએ અનુમોદન કર્યું. પછી શું બાકી રહે? શેબ્યાને થોડા દિવસ પછી ગર્ભ રહ્યો અને તેને બહુ સુંદર બાળકને જન્મ આપ્યો. તેનું નામ પડ્યું વિદર્ભ. શેબ્યાની સતી પુત્રવધુ ભોજિયા સાથે તેણે લગ્ન કર્યા. इति श्रीमद् भागवते महापुराणे पारमहंस्यायां संहितायां नवम स्कंधे यदुवंशानुवर्णने त्रयोविंशोऽध्यायः. नवमा स्कंध अंतर्गत यदुवंशानुवर्णन मानो 23मो अध्याय समाप्त. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय.